पुनच परं भिक्खवे भिक्खु धम्मेषु धम्मानुपस्सी विहरति चतुषु अरियसच्चेषु कथञ्च भिक्खवे भिक्खु धम्मेषु धम्मानुपस्सी विहरति चतुषु अरियसच्चेषु इद भिक्खवे भिक्खु इदं दुःखन्ति यथा भूतं पजानाति अयं दुःख समुदयोति यथा भूतं पजानाति अयं दुःख निरोधोति यथा भूतं पजानाति अयं दुःख निरोधगामिनी पटिपदाति यथा भूतं पजानाति कतमञ्च भिक्खवे भिक्खु दुःखं अरियसच्चं जातिपि दुःखा जरापि दुःखा व्याधिपि दुःखो मरणंपि दुःखं शोक परिदेव दुःख दोमनस्सुपायासापि दुःखा अप्येहि संपयोगो दुःखो पियेहि विपयोगो दुःखो यं पिच्छन् न लभति तंपि दुःखं संखितेन पञ्चपादानखन्धादुःखा कतमाच भिक्खवे जाति या ते सन्ति संसत्तानं तं हि तं हि सत्तनिकाये जाति संजाति उक्कन्ति अभिनिबत्ति खन्धानं पातु भावो आयतनानं पटिलाभो अयं उच्यति भिक्खवे जाति कतमाच भिक्खवे जरा या ते संते संसत्तानं तं हि सत्तनिकाये जरा जीर्णता खण्डिच्चं फालिच्चं वलित्तचता आयनो संहानि इन्द्रियानं परिपाको अयं उच्यति भिक्खवे जरा कतमञ्च भिक्खवे मरणं या ते सन्ति संसत्तानं तं हा सत्तनिकाया ಚ್ಯುತಿ ಚವನತ ಬೇದು ಅಂತರ್ಧಾನಂ ಮಚ್ಚು ಮರಣಂ ಕಾಲಕಿರಿಯ ಖಂಧಾನಂ ಬೇದು ಕಳೇಬರಸ್ ನಿಖೇಪು ಜೀವಿತೇಂದ್ರಿಯಸ್ಸು ಪಚ್ಛೇದು ಇದಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ಮರಣಂ ಕಥಮೋಚ ಭಿಕ್ಖವೇ ಸೋಕೋ ಯೋಖೋ ಭಿಕ್ಖವೇ ಅನ್ಯತರನ್ಯತರೇನ ವ್ಯಸನೇನ ಸಮನ್ನಾಗತಸ್ಸ ಅನ್ಯತರನ್ಯತರೇನ ದುಃಖದಮ್ಮೇನ ಪುಟ್ಟಸ್ಸ ಸೋಕೋ ಸೋಚನಾ ಸೋಚಿತತ್ತಂ ಅಂತೋ ಸೋಕೋ ಅಂತೋ ಪರಿಸೋಕೋ ಅಯಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ಸೋಕೋ ಕಥಮೋಚ ಭಿಕ್ಖವೇ ಪರಿದೇವೋ ಯೋಖೋ ಭಿಕ್ಖವೇ ಅನ್ಯತರನ್ಯತರೇನ ವ್ಯಸನೇನ ಸಮನ್ನಾಗತಸ್ಸ ಅನ್ಯತರನ್ಯತರೇನ ದುಃಖಧಮ್ಮೇನ ಪುಟ್ಟಸ್ಸ ಆದೇವೋ ಪರಿದೇವೋ ಆದೇವನ ಪರಿದೇವನ ಆದೇವಿ ತತ್ತಂ ಪರಿದೇವಿ ತತ್ತಂ ಅಯಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ಪರಿದೇವೋ ಕಥಮಂಚ ಭಿಕ್ಖವೇ ದುಃಖಂ ಯಂ ಕೋ ಭಿಕ್ಖವೇ ಕಾಯಿಕಂ ದುಃಖಂ ಕಾಯಿಕಂ ಅಸತಂ ಕಾಯ ಸಂಪಸ್ಸಜಂ ದುಃಖಂ ಅಸತಂ ವೇದೈತಂ ಇದಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ದುಃಖಂ ಕಥಮಂಚ ಭಿಕ್ಖವೇ ದೋಮನಸ್ಸಂ ಯಂ ಕೋ ಭಿಕ್ಖವೇ ಚೇತಸಿಕಂ ದುಃಖಂ ಚೇತಸಿಕಂ ಅಸತಂ ಮನೋ ಸಂಪಸ್ಸಜಂ ದುಃಖಂ ಅಸತಂ ವೇದೈತಂ ಇದಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ದೋಮನಸ್ಸಂ ಕಥಮೋಚ ಭಿಕ್ಖವೇ ಉಪಾಯಾಸೋ ಯೋಖೋ ಭಿಕ್ಖವೇ ಅನ್ಯತರನ್ಯತರೇನ ವ್ಯಸನೇನ ಸಮನ್ನಾಗತಸ್ಸ ಅನ್ಯತರನ್ಯತರೇನ ದುಃಖಧಮ್ಮೇನ ಪುಟ್ಟಸ್ಸ ಆಯಾಸೋ ಉಪಾಯಾಸೋ ಆಯಾಸಿ ತತ್ತಂ ಉಪಾಯಾಸಿ ತತ್ತಂ ಅಯಂ ಉಚ್ಯತಿ ಭಿಕ್ಖವೇ ಉಪಾಯಾಸೋ කතමෝච භික්ඛවේ අප්පීහි සම්පයෝගෝ දුක්ඛෝ ඉදයස්සති හොන්ති අනිත්තා අකන්තා අමනාපා රූපා සද්දා ගන්ධා රස පොට්ඨබ්බ ධම්මා යේවාපනස්සති හොන්ති අනර්ථකාම අහිතකාම අපාසුඛකාම අයෝගක්ඛේමකාම යතේහි සද්ධින් සංගති සමාගමෝ සමෝධානං මිසීභාවෝ අයං උච්චති භික්ඛවේ අප්පීහි සම්පයෝගෝ දුක්ඛෝ කතමෝච භික්ඛවේ පීහි විප්පයෝගෝ දුක්ඛෝ ඉද්ධයස්සති හොන්ති කන්ත මනප රූප සද්ද ගන්ධ රස පොඨබ්බ ධම්ම යේවා පනස්සති හොಂತಿ අත්ථකාම හිතකාම පාසුඛකාම යෝගක්ඛේමකාම මාතාවා පිතාවා භාතාවා භගිනීවා ජෙඨාවා කනිඨාවා මිත්තාවා අමච්චාවා ඥාතිසාලෝහිතාවා යතේහි සද්ධින් අසංගති අසමාගමෝ අසමෝධානං අමිස්සීභාවෝ අයං උච්චති භික්ඛවේ පීහි විප්පයෝගෝ දුක්ඛෝ කතමංච භික්ඛවේ යම් පිච්ඡං න ලබති තම් පි දුක්ඛං ජාති ධම්මානං භික්ඛවේ සත්තානං ඒවං ඉච්ඡා පජ්ජති අහෝ වතමයං න ජාති ධම්මා අස්සාම නච වතනෝ ජාති ආගච්ඡයාති නඛෝ පණීතං ඉච්ඡාය පත්තබ්බං දම්පි යම් පිච්ඡන්න ලබති තම්පි දුක්ඛං ජරා ධම්මානං භික්ඛවේ සත්තානං ඒවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න ජරා ධම්මා අස්සාම නච වතනෝ ජරා ආගච්ඡයාති නඛෝපනීතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම් පිච්ඡන්න ලබති tampi dukkhaṃ vyādhi dhammānaṃ bhikkhave sattānaṃ evaṃ icchā uppajjati aho vatamayaṃ na vyādhi dhammā assāma නච වතනෝ ව්‍යාධි ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම්පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං මරණ ධම්මානං භික්ඛවේ සත් තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න මරණ ධම්මා අස්සාම නච වතනෝ මරණං ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම්පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං සෝක ධම්මානං භික්ඛවේ සත්තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න ශෝක ධම්මා අස්සාම නච වතනෝ ශෝකෝ ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම්පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං පරිදේව ධම්මානං භික්ඛවේ සත්තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න පරිදේව ධම්මා අස්සාම නච වතනෝ පරිදේවෝ ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම්පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං දුක්ඛ ධම්මානං භික්ඛවේ සත්තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න දුක්ඛ ධම්මා අස්සාම නච වතනෝ දුක්ඛං ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම්පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං දෝමනස්ස ධම්මානං භික්ඛවේ සත්තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න දෝමනස්ස ධම්මා අස්සාම නච වතනෝ දෝමනස්සානං ආගච්ඡයාති නඛෝ පනිතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම් පිච්ඡන්න ලබති තම්පි දුක්ඛං උපායාස ධම්මානං භික්ඛවේ සත්තානං එවං ඉච්ඡා උපජ්ජති අහෝ වතමයං න උපායාස ධම්මා අස්සාම නච වතනෝ උපායාසෝ ආගච්ඡයාති නඛෝ පනීතං ඉච්ඡාය පත්තබ්බං ඉදම්පි යම් පිච්ඡං න ලබති තම්පි දුක්ඛං කතමේච භික්ඛවේ සංඛිතේන පංචඋපාදානඛණ්ඩා දුක්ඛා සේයතිදං රූපපාදානඛණ්ඩෝ වේදනෝපාදානඛණ්ඩෝ සඤ්ඤෝපාදානඛණ්ඩෝ සංඛාරෝපාදානඛණ්ඩෝ විඤ්ඤාණෝපාදානඛණ්ඩෝ ඉමේ උච්ඡන්ති භික්ඛවේ සංඛිත්තේන පංචඋපාදානඛණ්ඩා දුක්ඛා ඉදං උච්චති භික්ඛවේ දුක්ඛං අරිය සච්ඡං කතමංච භික්ඛවේ දුක්ඛ සමුදයං අරිය සච්ඡං යයං තන්නා පුනෝ භවිකා නන්දි රාග සහගතා తత్ర తత్ర అభినందిని సేయతిదం కామతన్హా భవతన్హా విభవతన్హా సాకోపనే సాభిక్కవే తన్హా කත්ථ උපජ්ජමානා උපජ්ජති කත්ථ නිවිසමානා නිවිසති යං ලෝකේ පියරූපං සාතරූපං එත්තේ සාතන්හා උපජ්ජමානා පජ්ජති එත්ථ නිවිසමානා නිවිසති කිංච ලෝකේ පියරූපං සාතරූපං චක්ඛුං ලෝකේ පියරූපං සාතරූපං එත්තේසා තණ්හා උපජ්ජමානා උපජ්ජති එත්ථ නිවිසමානා නිවිසති සූතං ලෝකේ පියරූපං සාතරූපං ගානං ලෝකේ පියරූපං සාතරූපං ජ්‍යුහා ලෝකේ පියරූපං සාතරූපං කායෝ ලෝකේ පියරූපං ස ప్రసాద రూపం మను లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్నా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి రూపా సద్ద గంధ రస పొట్టబ్బ ధమ్మ లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్హా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి చక్ఖు విజ్ఞానం శ్రోత విజ్ఞానం గాన విజ్ఞానం జిహ్వా విజ్ఞానం కాయ విజ్ఞానం మనో విజ్ఞానం లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్నా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి చక్ఖు సంపస్సు శ్రోత సంపస్సు ఘాన సంపస్సు జిహ్వా సంపస్సు కాయ సంపస్సు మనో సంపస్సు లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్హా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి చక్ఖు సంపస్సజా వేదనా శ్రోత సంపస్సజా వేదనా ఘాన సంపస్సజా వేదనా జిహ్వా సంపస్సజా వేదనా కాయ సంపస్సజా వేదనా మనో సంపస్సజా వేదనా లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్హా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి రూప సంజ్ఞా శబ్ద సంజ్ఞా గంధ సంజ్ఞా రస సంజ్ఞా పుట్టబ్బ సంజ్ఞా ధమ్మ సంజ్ఞా లోకే ప్రియ రూపం సాత రూపం ఇత్తేసా తన్హా ఉపజ్జమానా ఉపజ్జతి ఇత్త నివిసమానా నివిసతి రూప సంచేతన శబ్ద సంచేతన గంధ సంచేతన రస సంచేతన పొట్టబ్బ సంచేతన ధమ్మ సంచేతన లోకే ప్రియ రూపం సాత రూపం ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਉਪਜਮਾਨਾ ਉਪਜਤੀ ਇੱਥ ਨਿਵਿਸਮਾਨਾ ਨਿਵਿਸਤੀ ਰੂਪ ਤਨਹਾ ਸੱਦ ਤਨਹਾ ਗੰਧ ਤਨਹਾ ਰਸ ਤਨਹਾ ਫੁੱਠਬ ਤਨਹਾ ਧੰਮ ਤਨਹਾ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਉਪਜਮਾਨਾ ਉਪਜਤੀ ਇੱਥ ਨਿਵਿਸਮਾਨਾ ਨਿਵਿਸਤੀ ਰੂਪ ਵਿਤੱਖੋ ਸੱਦ ਵਿਤੱਖੋ ਗੰਧ ਵਿਤੱਖੋ ਰਸ ਵਿਤੱਖੋ ਪੁੱਠਭ ਵਿਤੱਖੋ ਧੰਮ ਵਿਤੱਖੋ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਉਪਜਮਾਨਾ ਉਪਜਤਿ ਇੱਥ ਨਿਵਿਸਮਾਨਾ ਨਿਵਿਸਤਿ ਰੂਪ ਵਿਚਾਰੋ ਸੱਦ ਵਿਚਾਰੋ ਗੰਧ ਵਿਚਾਰੋ ਰਸ ਵਿਚਾਰੋ ਫੁੱਠਭ ਵਿਚਾਰੋ ਧੰਮ ਵਿਚਾਰੋ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਉਪਜਮਾਨਾ ਉਪਜਤਿ ਇੱਥ ਨਿਵਿਸਮਾਨਾ ਨਿਵਿਸਤਿ ਇਦੰ ਉਚ੍ਯਤਿ ਭਿਖਵੇ ਦੁਃਖ ਸਮੁਦਯੰ ਅਰਿਯ ਸੱਚੰ ਕਤਮੰਚ ਭਿਖਵੇ ਦੁਃਖ ਨਿਰੋਧੰ ਅਰਿਯ ਸੱਚੰ ਯੋ ਤਸੈਵ ਤਨਾਯ ਅਸੇਸ ਵਿਰਾਗ ਨਿਰੋਧੋ ਜਾਗੋ ਪਟਿ ਨਿਸਗੋ ਮੁਕਤੀ ਅਨਾਲਯੋ ਸਾਖੋ ਪਨੀਸਾ ਭਿਖਵੇ ਤਨਾ ਕਥ ਪਹੀਯਮਾਨਾ ਪਹੀਯਤਿ ਕਥ ਨਿਰੁਜਮਾਨਾ ਨਿਰੁਜਤਿ ਯੰ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਪਹੀਯਮਾਨਾ ਪਹੀਯਤਿ ਇੱਥ ਨਿਰੁਜਮਾਨਾ ਨਿਰੁਜ್ਯਤਿ ਕਿੰਚ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਚੱਖੁੰ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਪਹੀਯਮਾਨਾ ਪਹੀਯਤਿ ਇੱਥ ਨਿਰੁਜਮਾਨਾ ਨਿਰੁਜਤਿ ਸੋਤੰ ਗਾਨੰ ਜੂਹਾ ਕਾਯੋ ਮਨੋ ਲੋਕੇ ਪਿਯ ਰੂਪੰ ਸਾਤ ਰੂਪੰ ਇੱਥੇ ਸਾ ਤਨਹਾ ਪਹੀਯਮਾਨਾ ਪਹੀਯਤਿ ਇੱਥ ਨਿਰੁਜਮਾਨਾ ਨਿਰੁਜਤਿ रूपा सद्दा गंधा रसा पुट्ठब्बा धम्मा लोके पियरूपं सातरूपं इत्थेसा तन्ना पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति चक्खुविज्ञानं सोतविज्ञानं गानविज्ञानं जिह्वाविज्ञानं कायविज्ञानं मनोविज्ञानं लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति चक्खुसंपस्सु सोतसंपस्सु घानसंपस्सु जिह्वासंपस्सु कायसंपस्सु मनोसंपस्सु लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति चक्खुसंपस्स जावेदना सोतसंपस्स जावेदना घानसंपस्स जावेदना जिह्वासंपस्स जावेदना कायसंपस्स जावेदना मनोसंपस्स जावेदना लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति रूपसंज्ञा शब्दसंज्ञा गंधसंज्ञा रससंज्ञा पुट्ठब्बसंज्ञा धम्मसंज्ञा लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति रूपसंचेतना शब्दसंचेतना गंधसंचेतना रससंचेतना पुट्ठब्बसंचेतना धम्मसंचेतना लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति रूपतन्हा शब्दतन्हा गंधतन्हा रसतन्हा पुट्ठब्बतन्हा धम्मतन्हा लोके पियरूपं सातरूपं इत्थे सा तन्हा पहीयमाना पह दीयति इत्थ निरुज्यमाना निरुज्यति रूप वितक्को शब्द वितक्को गंध वितक्को रस वितक्को पुट्ठब्ब वितक्को दम्म वितक्को लोके पियरूपं सातरूपं इत्थे सातन्ना पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति रूप विचारो शब्द विचारो गंध विचारो रस विचारो पुट्ठब्ब विचारो धम्म विचारो लोके पियरूपं सातरूपं इत्थे सातन्ना पहीयमाना पहीयति इत्थ निरुज्यमाना निरुज्यति इदं उच्यति भिक्खवे दुःखनिरोधं अरियसच्चं कथमञ्च भिक्खवे दुःखनिरोधगामिनी पटिपदा अरियसच्चं अयमेव अरियो अट्ठंगिको मग्गो सेयथेदं सम्मादिट्ठि सम्मासंकप्पो सम्मावाचा सम्माकम्मन्तो सम्मा आजीवो सम्मा वायामो सम्मा सति सम्मा समाधि कतमाच भिक्खवे सम्मादिट्ठि यंखो भिक्खवे दुखे ज्ञानं दुख समुदये ज्ञानं दुख निरोधे ज्ञानं दुख निरोध गामिनिया पटिपदाय ज्ञानं अयं उच्यति भिक्खवे सम्मादिट्ठि कथमोच भिक्खवे सम्मासंकप्पो निखम्म संकप्पो अव्यापाद संकप्पो अविहिंसा संकप्पो अयं उच्यति भिक्खवे सम्मासंकप्पो कथमाच भिक्खवे सम्मावाचा मुसावादा वीरमणि पिसुनाय वाचाय वीरमणि परुसाय वाचाय वीरमणि संपब्भलापा वीरमणि अयं उच्यति भिक्खवे सम्मावाचा कथमोच भिक्खवे सम्माकम्मन्तो पाणातिपाता वीरमणि अदिन्नादाना वीरमणि कामेषु මිච්ඡාචාරා වීරමණී අයං උච්චති භික්ඛවේ සම්මා කම්මන්තු කතමෝච භික්ඛවේ සම්මා ආජීවෝ ඉද භික්ඛවේ අරිය ශාවකෝ මිච්ඡා ජීවං පහාය සම්මා ආජීවේන ජීවිකං කප්පේති අයං උච්චති භික්ඛවේ සම්මා ආජීවෝ කතමෝච භික්ඛවේ සම්මා වායාමෝ ඉද භික්ඛවේ භික්ඛු අනුප්පන්නානං පාපකානං අකුසලානං ධම්මානං අනුපාදාය ඡන්දං ජනේති වායමති විරියං ආරභති චිත්තං පග්ගන්නාති පදහති උප්පන්නානං පාපකානං අකුසලානං ධම්මානං පහානාය ඡන්දං ජනේති වායමති විරියං ආරභති චිත්තං පග්ගන්නාති පදහති අනුප්පන්නානං කුසලානං ධම්මානං උප්පාදාය ඡන්දං ජනේති වායමති විරියං ආරභති චිත්තං පග්ගන්නාති පදහති උප්පන්නානං කුසලානං ධම්මානං තිතියා අසම්මෝසාය බියෝ භාවාය විපුල්ලාය භාවනාය පාරිපූර්යා ඡන්දං ජනේති වායමති විරියං ආරභති චිත්තං පග්ගන්නාති පදහති අයං උච්චති භික්ඛවේ සම්මා වායාමෝ කතමාච භික්ඛවේ සම්මා සති ඉද භික්ඛවේ භික්ඛු කායේ කායානුපස්සී විහෙරති ආතාපි සම්පජානෝ සතිමා විනීය ලෝකේ අභිජ්ජා දෝමනස්සං වේදනාසු වේදනානුපස්සී විහෙරති ආතාපි සම්පජානෝ සතිමා විනීය ලෝකේ අභිජ්ජා දෝමනස්සං චිත්තේ චිත්තානුපස්සී විහෙරති ආතාපි සම්පජානෝ සතිමා විනීය ලෝකේ අභිජ්ජා දෝමනස්සං ධම්මේසු ධම්මානුපස්සී විහෙරති ආතාපි සම්පජානෝ සතිමා විනීය ලෝකේ අභිජ්ජා දෝමනස්සං अयं उच्यति भिक्खवे सम्मा सति कतमाच भिक्खवे सम्मा समाधि इद भिक्खवे भिक्खु विविच्चेव कामेहि विविच्च अकुसलेहि धम्मेहि सवितक्कं सविचारं विवेकजं पीतिसुखं पठमज्ञानं उपसंपज्ज विहरति वितक्क विचारानं उपसमा अज्ञतं संपसादनं चेतसो एकोधिभावं अवितक्कं अविचारं समाधिजं पीतिसुखं द्वितीयज्ञानं उपसंपज्ज विहरति पीतियाच विरागा उपेक्खो च विहरति सतो च संपज्जानो सुखं च कायेन पटिसंवेदेति यं तं अरिया आचिकन्ति उपेक्खो सतिमा सुखविहारीति तं तत्यज्ञानं उपसंपज्ज विहरति सुखस्य च पहाना दुःखस्य च पहाना पुब्बेव सोमनस्स दोमनस्सानं अत्तंगमा अदुःखमसुखं उपेक्खा सतिपारिशुद्धिं चतुत्तज्ञानं उपसंपज्ज विहरति अयं उच्यति भिक्खवे सम्मा समाधि इदं उच्यति भिक्खवे दुःखनिरोधगामिनी पटिपदा अरिय सच्चं इति अज्ञत्तं वा धम्मेषु धम्मानुपस्सी विहरति बहिद्धा वा धम्मेषु धम्मानुपस्सी विहरति अज्ञत्त बहिद्धा वा धम्मेषु धम्मानुपस्सी विहरति समुदय धम्मानुपस्सीवा धम्मेषु विहरति वय धम्मानुपस्सीवा धम्मेषु विहरति समुदय वय धम्मानुपस्सीवा धम्मेषु विहरति अत्थि धम्मातिवापनस्स सति पच्युपट्ठिता होति यावदेव ज्ञानमत्ताय पतिसति मत्ताय अनिश्चितो च विहरति न च किञ्चि लोके उपादियति एवं भिक्खु భిక్ఖవే భిక్ఖు ధమ్మేషు ధమ్మానుపస్సీ విహరతి చతుషు అరియ సచ్చేషు. యో హి కోచి భిక్ఖవే ఇమే చత్తారు సతిపట్ఠాని ఏవం భావేయ సత్వస్సాని తస్ దిన్నం ఫలానం అన్యతరం ఫలం పాటికంఖం దిట్టేవ ధమ్మే అన్యా సతివా ఉపాధి శేషే అనాగామిత. తిట్టంతు భిక్ఖవే సత్వత్సాని తిట్టంతు భిక్ఖవే క్షవత్సాని తిట్టంతు భిక్ఖవే పంచవత్సాని తిట్టంతు భిక్ఖవే చత్తారి వత్సాని తిట్టంతు భిక్ఖవే తేని వత్సాని తిట్టంతు భిక్ఖవే దేవస్సాని తిట్టతు భిక్ఖవే ఏకం వత్సం తిట్టంతు భిక్ఖవే సత్మాసాని తిట్టంతు భిక్ఖవే క్షమాసాని తిట్టంతు భిక్ఖవే పంచమాసాని తిట్టంతు భిక్ఖవే చత్తారి మాసాని తిట్టంతు భిక్ఖవే తీని మాసాని తిట్టంతు భిక్ఖవే దేమాసాని తిట్టతు భిక్ఖవే మాసో తిట్టతు భిక్ఖవే అద్ధమాసు. యో హి కోచి భిక్ఖవే ఇమే చత్తారు సతిపట్ఠాని ఏవం భావేయ సత్తాహం తస్స దిన్నం ఫలానం అన్యతరం ఫలం పాటికంఖం దిట్టేవ ధమ్మే అన్యా సతివా ఉపాధి శేషే అనాగామిత. ఏకాయనో అయం భిక్ఖవే మగ్గో సత్తానం విశుద్ధియా శోక పరిద్వానం సమతిక్కమాయ దుఃఖ దోమనస్సానం అత్తంగమాయ న్యాయస్స అధిగమాయ నిబ్బానస్స సచ్చికిరియాయ యదిదం చత్తారు సతిపట్ఠానాతి ఇతి అంతం ఉత్తం ఇదమేతం పటిచ్చే ఉత్తంతి. इदम वोच भगवा अत्मना ते भिक्खु भगवतो भासितं अभिनंदुन्ति साधु साधु।